वाल्मीकि रामायण, किष्किंधा कांड, 60वां सर्ग, संपाति आत्मकथा। गिधराज संपातिए पोताना भाई ने जलांजलि आपीने जरे स्नान करी लीधु त्यारे रमणीय पर्वत पर ए बधा वानर युद्धपतिओ एमने चारे बाजु वेटळाईने बेसी गया। ए बधा वानरोथी वेटळायेला अंगद एमनी पासे बैठा हता। संपातिए पोताना पक्षे દરેકના હૃદયમાં વિશ્વાસ ઉત્પન્ન કરી દીધો હતો। તેઓ હર્ષથી ઉત્સાહપૂર્વક ફરી આમ કહેવા લાગ્યા, બધા વાનરો એકાગ્ર ચિત્તે મૌન રહીને મારી વાત સાંભળો। હું મિથિલેશ કુમારીને જે રીતે જાણું છું એ બધો પ્રસંગ યથાર્થ રીતે કહી રહ્યો છું। નિષ્પાપ અંગત, પ્રાચીન કાળમાં હું સૂર્યના કિરણોથી દાજીને વિંધ્ય પર્વતના શિખર પર આવીને પડ્યો। એ સમયે સૂર્યના પ્રચંડ તેજથી મારા બધા અંગો સંતપ્ત થઈ રહ્યા હતા। 6 રાત્રિ વીતી ગયા પછી જ્યારે હું ભાનમાં આવ્યો અને વિવશ થઈને વિહવળ જેવો થઈને બધી દિશાઓમાં જોવા લાગ્યો ત્યારે એકાએક કોઈ પણ વસ્તુને હું ઓળખી ન શક્યો। ત્યાર પછી ધીરે ધીરે સમુદ્ર, પર્વત, સમસ્ત નદીઓ, સરોવરો, વન અને અહીંના વિભિન્ન પ્રદેશો પર દ્રષ્ટિ નાખી ત્યારે મારી સ્મરણ શક્તિ પાછી આવી। પછી મેં નિશ્ચય કર્યો કે આ દક્ષિણ સમુદ્ર તટ પરનો વિંધ્ય પર્વત છે જે હર્ષ ગેલા પક્ષીઓના સમુદાયોથી વ્યાપ્ત છે। અહીં કંદરાઓ, ગુફાઓ અને શિખરો બહુ જ છે। પૂર્વકાળમાં અહીં એક પવિત્ર આશ્રમ હતો જેનું દેવતાઓ પણ બહુ સન્માન કરતા હતા। એ આશ્રમમાં નિશાકર એટલે કે ચંદ્રમા નામના એક ઋષિ રહેતા હતા જે ઘણા ઉગ્ર તપસ્વી હતા। એ ધર્મગ્ન નિશાકર મુનિ હવે સ્વર્ગવાસી થઈ ગયા છે। એ મહર્ષિ વિના આ પર્વત પર રહેતા મને 8000 વર્ષ વીતી ગયા। ભાનમાં આવ્યા પછી હું આ પર્વતના નીચા ઊંચા શિખર પરથી ધીરે ધીરે બહુ કષ્ટ સાથે ભૂમિ પર આવી પહોંચ્યો। હું એવા સ્થાને પહોંચ્યો જ્યાં તીક્ષ્ણ દર્ભ ઉગેલા હતા। પછી ત્યાંથી પણ દુઃખો સહન કરીને આગળ વધ્યો। હું એ મહર્ષિના દર્શન કરવા ઈચ્છતો હતો તેથી બહુ જ કષ્ટ વેઠીને ત્યાં ગયો હતો। આ પહેલાં હું અને જટાયુ ઘણીવાર એમને મળ્યા હતા। એમના આશ્રમ પાસે સદા સુગંધિત પવન વહેતો હતો। ત્યાંનો કોઈ પણ વૃક્ષ ફળ કે ફૂલ વિનાનું જોવા મળતું ન હતું। એ પવિત્ર આશ્રમ પર પહોંચીને હું એક વૃક્ષ નીચે બેસી ગયો અને ભગવાન નિશાકરના દર્શનની ઈચ્છાથી એમના આવવાની પ્રતીક્ષા કરવા લાગ્યો। થોડી જ વારમાં મહર્ષિ મને દૂરથી આવતા દેખાયા। તેઓ પોતાના તેજથી દીપી રહ્યા હતા અને સ્નાન કરીને ઉત્તર તરફ પાછા આવી રહ્યા હતા। એમનો તિરસ્કાર કરવા કોઈના પણ માટે અઘરું હતું। અનેક રીચ હરણ, સિંહ, વાઘ તથા અનેક પ્રકારના નાગ એમને એ રીતે વીંટળાઈને આવી રહ્યા હતા જાણે યાચના કરનાર યાચકો દાતાને વીંટળાઈને ચાલે છે। ઋષિને આશ્રમ પર આવેલા જાણીને એ બધા પ્રાણીઓ પાછા ફરી ગયા જેમ રાજા પોતાના મહેલમાં ચાલ્યો જાય। પછી મંત્રીઓ સહિત આખી સેના પોતપોતાના સ્થાને ચાલ્યા જાય છે। ઋષિ મને જોઈને બહુ રાજી થયા અને પોતાના આશ્રમમાં પ્રવેશ કરીને પાછા 2 ઘડીમાં બહાર નીકળી આવ્યા। પછી પાસે આવીને મને મારા આવવાનું પ્રયોજન પૂછ્યું। તેઓ બોલ્યા, સૌમ્ય, તમારા રૂવા પડી ગયા અને પાંખો બળી ગઈ છે એનું શું કારણ? તેમ છતાં તમારા શરીરમાં પ્રાણ ટકેલા છે। મેં અગાઉ પવનવેગી 2 ગીધોને જોયા છે, એ બંને પરસ્પર ભાઈ હતા અને ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનારા હતા। સાથે સાથે તેઓ ગીધોના રાજા પણ હતા। સંપાતિ, હું તમને ઓળખી ગયો, તમે એ 2 ભાઈઓમાંથી મોટા છો। જટાયુ તમારો નાનો ભાઈ હતો। તમે બંને મનુષ્ય રૂપ ધારણ કરીને મારા ચરણ સ્પર્શ કરતા હતા। આ તમને કઈ બીમારીએ ગ્રસી લીધા છે? તમારી બંને પાંખો કેવી રીતે પડી ગઈ? કોઈએ દંડ તો આપ્યો નથી ને? મારા પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપો. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 60મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.